શ્રીમદ ભાગવત પાંચમો સ્કંધ અઢારમો અધ્યાય ભિન્ન ભિન્ન વર્ષો ખંડોનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ભદ્રાશ્વ વર્ષમાં ધર્મપુત્ર ભદ્રશ્રવા અને તેમના મુખ્ય મુખ્ય સેવકો ભગવાન વાસુદેવની હયગ્રીવ નામની ધર્મમયી પ્રિય મૂર્તિને અત્યંત સમાધિનિષ્ઠ વડે હૃદયમાં સ્થાપિત કરીને આ મંત્રનો જપ કરતા રહીને આ પ્રમાણે સ્તુતિ કરે છે. ભદ્રશ્રવાને એમના સેવકો કહે છે, ચિત્તને વિશુદ્ધ કરનારા ઓમકાર સ્વરૂપ ભગવાન ધર્મને નમસ્કાર છે. અહો, ભગવાનની કેવી વિચિત્ર લીલા છે, જેને કારણે આ જીવ સમસ્ત લોકોનો સંહાર કરનારા કાળને જોવા છતાં પણ જોતો નથી અને તુચ્છ વિષયોનું સેવન કરવા માટે પાપમય વિચારોમાં રચ્યો પચ્યો રહે છે. પોતાના જ હાથે પોતાના પુત્ર પિતા વગેરેના શબને બાળવા છતાં પણ પોતે જીવતો રહેવાની ઈચ્છા કરે છે. વિદ્વાનો જગતને નશ્વર બતાવે છે અને સૂક્ષ્મદર્શી આત્મજ્ઞાનીઓ એવું જ જુએ પણ છે. તો પણ હે અજન્મા પ્રભુ, તમારી માયાથી લોકો મોહિત થઈ જાય છે. તમે અનાદિ છો તથા તમારા કાર્ય ઘણા વિસ્મયજનક છે. હું તમને નમસ્કાર કરું છું. હે પરમાત્મા, તમે અર્કતા છો અને માયાના આવરણથી રહિત છો, તો પણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ તમારા જ કર્મ માનવામાં આવ્યા છે. તે તો બરાબર જ છે, આમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે સર્વાત્મા રૂપે તમે જ સઘળા કાર્યોના કારણ છો અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આ કાર્ય કારણ ભાવથી સર્વથા પર અતીત છો. તમારો વિગ્રહ મનુષ્ય અને ઘોડાનું સંયુક્ત રૂપ છે. પ્રલય કાળમાં તમે પ્રધાન દૈત્યો જ્યારે વેદોને ચોરી ગયા હતા ત્યારે બ્રહ્માજીએ પ્રાર્થના કરી હતી, તેથી તમે તેમને રસાતળમાંથી લાવીને આપ્યા. આવા અમોઘ લીલા કરનારા સત્ય સંકલ્પવાળા હયગ્રીવ ભગવાન તમને નમસ્કાર છે. હરિવંશ ખંડમાં ભગવાન નરસિંહ રૂપે રહે છે. તેમણે આ રૂપ જે કારણે ધારણ કર્યું હતું તેનું વર્ણન આગળ ઉપર સાતમા સ્કંધમાં કરવામાં આવશે. ભગવાનના તે રૂપની ઉપાસના તે દેશના અન્ય મનુષ્યો સહિત મહાભાગવત પ્રહલાદજી અનન્ય ભક્તિભાવથી કરે છે. આ પ્રહલાદજી મહાપુરુષોને યોગ્ય ગુણોથી સંપન્ન છે તથા તેમણે પોતાના શીલ અને આચરણથી દૈત્યો અને દાનવોના કુળને પવિત્ર કરી દીધું છે. તેઓ આ મંત્ર તથા સ્તોત્રનો જપપાઠ કરે છે. ઓમકાર સ્વરૂપ ભગવાન નરસિંહદેવને નમસ્કાર છે. તમે અગ્નિ વગેરે તેજોના પણ તેજ છો, તમને નમસ્કાર છે. હે વ્રજનક, હે વ્રજદંતી, તમે અમારી સમક્ષ પ્રગટ થાઓ. અમારી કર્મવાસનાઓને ભસ્મ કરી દો, અમારા જ્ઞાનરૂપી અંધકારનો નાશ કરો. ઓમ સ્વાહા. અમારા અંતઃકરણમાં અભયદાન દેતા પ્રકાશિત થાઓ. ઓમ સોમ. હે નાથ, વિશ્વનું કલ્યાણ થાઓ, દુષ્ટોની બુદ્ધિ શુદ્ધ થાઓ, બધા પ્રાણીઓમાં પરસ્પર સદ્ભાવના થાઓ, બધા જ એકબીજાના હિતનું ચિંતન કરો. અમારું ચિત્ત શુભ માર્ગમાં પ્રવૃત્ત થાઓ અને અમારી બુદ્ધિ નિષ્કામ ભાવે ભગવાન શ્રી હરિમાં પ્રવેશ કરો. હે પ્રભુ, પત્ની, પુત્ર, ઘર, ધન સંપત્તિ, ભાઈ ભાંડુઓમાં અમારી આસક્તિ ન થાઓ, જો થાય તો કેવળ ભગવાનના પ્રેમી ભક્તોમાં જ થાઓ. જે સંયમી મનુષ્ય કેવળ શરીર નિર્વાહને યોગ્ય અન્ન વગેરેથી સંતુષ્ટ રહે છે તેને જેટલી જલ્દીથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેવી ઇન્દ્રિય લોલુપ મનુષ્યને થતી નથી. ભગવાનના તે ભક્તોના સંગથી ભગવાનના તીર્થતુલ્ય પવિત્ર ચરિત્રો સાંભળવા મળે છે કે જે તેમની અસાધારણ શક્તિના તેમજ પ્રભાવના સૂચક હોય છે. તેમનું વારંવાર સેવન કરનારાઓના શ્રવણ માર્ગે ભગવાન હૃદયમાં પ્રવેશ કરે છે અને તેમના તમામ પ્રકારના શારીરિક અને માનસિક મળોનો નાશ કરી દે છે. પછી ભલા ભગવાનના તે ભક્તોનો સંગ કરવાનું કોણ નહીં ઈચ્છે? જે મનુષ્યની ભગવાનમાં નિષ્કામ ભક્તિ છે તેના હૃદયમાં સમસ્ત દેવતાઓ, ધર્મજ્ઞાન વગેરે સમસ્ત સદ્ગુણો સહિત નિત્ય નિવાસ કરે છે. પરંતુ જે ભગવાનનો ભક્ત નથી તેનામાં મહાપુરુષોના તે ગુણ આવી જ ક્યાંથી શકે? તે તો જાત જાતના સંકલ્પો કરીને નિરંતર તુચ્છ બાહ્ય વિષયો તરફ જ દોડતો રહે છે. જેમ માછલીઓને જળ અત્યંત પ્રિય હોય છે, તેમના જીવનનો આધાર હોય છે, તેવી જ રીતે સાક્ષાત શ્રી હરિ જ સમસ્ત શરીરધારીઓના પ્રિયતમ આત્મા છે. તેમને ત્યજીને જો કોઈ મહા મહત્ત્વ અભિમાની મનુષ્ય એટલે કે મહત્વાભિમાની મનુષ્ય ઘરમાં આસક્ત રહે છે તો તે સ્થિતિમાં સ્ત્રી પુરુષોનું મોટાપણું કેવળ આયુષ્ય ઉંમરને લીધે જ માનવામાં આવે છે, ગુણોની દ્રષ્ટિએ નહીં. તેથી હે અસુરો, તમે તૃષ્ણા, રાગ, વિષાદ, ક્રોધ, અભિમાન, ઈચ્છા, ભય, દીનતા અને માનસિક સંતાપના મૂળ તથા જન્મ મરણરૂપી સંસાર ચક્રના વાહક ઘર વગેરેને ત્યજીને ભગવાન નરસિંહજીના નિર્ભય ચરણ કમળોનો આશ્રય લો. કેતુમાલ દેશમાં લક્ષ્મીજીનું તથા સંવત્સર નામના પ્રજાપતિના પુત્ર પુત્રીઓનું પ્રિય કાર્ય કરવા માટે ભગવાન કામદેવ રૂપે નિવાસ કરે છે. રાત્રિની અભિમાની દેવતારૂપ તે પુત્રીઓના પિતૃઓની અને દિવસના અભિમાની દેવતારૂપ તે પુત્રોની સંખ્યા મનુષ્યના 100 વર્ષના આયુષ્યના દિવસો અને રાત્રિઓ જેટલી એટલે કે 36,36,000 છે અને તેઓ જ તે દેશના અધિપતિ છે. તે પુત્રીઓ પરમ પુરુષ શ્રી નારાયણના શ્રેષ્ઠ અસ્ત્ર સુદર્શન ચક્રના તેજથી ડરી જાય છે. તેથી પ્રત્યેક વર્ષના અંતે તેમના ગર્ભ નાશ પામીને પડી જાય છે. ભગવાન પોતાના સુલલિત ગતિવિલાસથી સુશોભિત મધુર મધુર મંદ સ્મિતથી મનોહર લીલાસભર સુકુમાર નેત્ર કટાક્ષથી કંઈક ઉપસેલા સુંદર ભવાની રમણીય છટાવળ વડે મુખકમળનું અપાર સૌંદર્ય ઉલેચીને સૌંદર્ય દેવી શ્રી લક્ષ્મીને આનંદિત કરે છે અને પોતે પણ આનંદિત થતા રહે છે. શ્રી લક્ષ્મીજી પરમ સમાધિ યોગ વડે ભગવાનના તે માયામય સ્વરૂપની રાત્રિના સમયે પ્રજાપતિ સંવત્સરની પુત્રીઓ સાથે અને દિવસે તેમના પતિઓ સાથે આરાધના કરે છે તથા તેઓ આ મંત્રનો જપ કરતા રહીને ભગવાનની સ્તુતિ કરે છે. જેઓ ઇન્દ્રિયોના નિયંતા, નિયામક અને તમામ શ્રેષ્ઠ વસ્તુઓના ભંડાર છે. ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અને સંકલ્પ શક્તિ વગેરે ચિત્તના ધર્મોના અને તેમના વિષયોના અધીશ્વર છે. 11 ઇન્દ્રિયો અને 5 વિષયો એ 16 કળાઓથી યુક્ત છે. વેદોક્ત કર્મો કરવાથી પ્રાપ્ત થાય છે તથા અન્નમય, અમૃતમય અને સર્વમય છે. તે માનસિક, એનિન્દ્રિયક તેમજ શારીરિક બળ સ્વરૂપ પરમ સુંદર ભગવાન કામદેવને ઓમ હમ હિમ હું આ બીજ મંત્રો સહિત સર્વ બાજુથી નમસ્કાર છે. ઓમ હ્યામ હરિમ હું આ બીજ મંત્રો હતા. હે ભગવાન, તમે ઇન્દ્રિયોના અધીશ્વર છો. સ્ત્રીઓ જાત જાતના આકરામાં વ્રતો વડે તમારી જ આરાધના કરીને અન્ય લૌકિક પતિઓ પામવા ઈચ્છતી રહે છે, પરંતુ તેઓ તેમના પુત્ર, ધન અને આયુષ્યનું રક્ષણ કરી શકતા નથી, કારણ કે તેઓ પોતે જ તો પરતંત્ર છે. સાચો પતિ, રક્ષક અથવા ઈશ્વર તે જ છે કે જે પોતે સર્વથા નિર્ભય હોય અને અન્ય ભયભીત લોકોનું બધા પ્રકારે રક્ષણ કરી શકે. આવા પતિ એકમાત્ર તમે જ છો. જો એક કરતાં વધુ ઈશ્વર માનવામાં આવે તો તમને એકબીજા તરફથી ભય થવાની સંભાવના છે. તેથી જ તમે પોતાની પ્રાપ્તિ કરતાં અધિક અન્ય કોઈ લાભ હોવાનું માનતા નથી. હે ભગવાન, જે સ્ત્રી તમારા ચરણ કમળોનું પૂજન જ ઈચ્છે છે તે અન્ય કશી વસ્તુની કામના કરતી નથી. તેની બધી જ કામનાઓ પૂર્ણ સંપન્ન થઈ જાય છે. પરંતુ જે સ્ત્રી કોઈ એક કામનાને લઈને તમારી ઉપાસના કરે છે તેને તમે ફક્ત તે જ વસ્તુ આપો છો, અને ભોગ સમાપ્ત થઈ જવાથી તે વસ્તુ નષ્ટ થઈ જાય છે, ત્યારે તેના માટે તેણે સંતપ્ત દુઃખી થવું પડે છે. હે અજીત, મને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિય સુખના અભિલાષી બ્રહ્મા, રુદ્ર વગેરે સમસ્ત દેવો દાનવો ઘોર તપસ્યા કરતા રહે છે, પરંતુ તમારા ચરણ કમળોનો આશ્રય લેનારા ભક્તો સિવાય અન્ય કોઈ મને પામી શકતું નથી, કારણ કે મારું મન તો કેવળ તમારામાં જ લાગેલું રહે છે. હે અચ્યુત, તમે પોતાના જીવંદનીય કરકમળને ભક્તોના મસ્તક પર મૂકો છો, તેને મારા મસ્તક પર પણ મૂકો. હે વરેણ્ય, તમે મને કેવળ શ્રીલાંછન રૂપે પોતાના વૃક્ષસ્થળમાં જ ધારણ કરો છો, તે તમે સર્વ સમર્થ છો. તમે પોતાની માયાથી જે લીલાઓ કરો છો તેમનું રહસ્ય કોણ જાણી શકે છે. રમ્યક વર્ષ એટલે ખંડમાં ભગવાને ત્યાંના અધિપતિ મનુને અગાઉના સમયમાં પોતાનું પરમ પ્રિય મત્સ્ય રૂપ બતાવ્યું હતું. મનુજી આ સમયે પણ ભગવાનના તે જ રૂપની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉપાસના કરે છે અને આ મંત્રનો જપ કરતા રહીને સ્તુતિ કરે છે. સત્વપ્રધાન મુખ્ય પ્રાણ, સૂત્રાત્મા તથા મનોબળ, ઇન્દ્રિય બળ અને શરીર બળ ઓમકાર પદના અર્થ સર્વશ્રેષ્ઠ ભગવાન મહામત્સ્યને વારંવાર નમસ્કાર છે. શ્લોક આ રીતે છે. ઓમ નમો ભગવતે મુખ્યતમાય નમઃ સત્વાય પ્રાણયોજસે सहसे बलाय महामत्साय नमः इति। हे प्रभु, नट जे रीते कटपुतळीओने नचावे छे तेवी ज रीते तमे ब्राह्मण वगैरे नामनी दोरी थी समस्त विश्वने पोताने आधीन करीने नचावी रह्या छो। तेथी तमे ज सौना प्रेरक छो, तमने ब्रह्मा वगैरे लोकपालो पण जोई शकता नथी, तो पण तमे समस्त प्राणीओनी अंदर प्राण रूपे अने बहार वायु रूपे निरंतर संचार करता रहो छो। वेद ज तमारो महान शब्द छे। एक वार इंद्र वगैरे इंद्रियोना अभिमानी देवताओना प्राण स्वरूप तमाराथी द्वेष थयो त्यारे तमारा अलग थई जवाथी तेवो अलग अलग अथवा परस्परमां मळीने पण मनुष्य पशु स्थावर जंगम वगैरे जेटला शरीर देखाय छे तेमाना कोईनू पण घणो प्रयत्न करवा छताय रक्षण करी शक्या नहीं। हे अजन्मा प्रभु, तमे मारा सहित समस्त औषधियों वनस्पतियों अने वेलीओना आश्रय रूप आ पृथ्वी ने लईने मोटा मोटा प्रचंड मोजाओ वाला प्रलयकालीन समुद्र में भारे उत्साह थी विहार कर्यो हतो। तमे संसारना समस्त प्राणी समुदायना नियंता छो, मारा तमने नमस्कार छे। हिरण्यमय देश में भगवान कच्छप रूपे धारण करीने हिरण्यमय देश में भगवान कच्छप रूप धारण करीने रहे छे। त्याना रहवासियों सहित पितृराज अर्यमा भगवाननी ते प्रियतम मूर्तिनी उपासना करे छे। आना मंत्रनो निरंतर जप करता रहीने आ प्रमाणे स्तुति करे छे। जेओ सगळा सत्वगुणोथी युक्त छे, जळमां विचरता रहेवाने कारणे जेमना स्थाननुं कोई निश्चित पण नथी, तथा जेओ काळनी मर्यादानी बहार छे ते ओंकार स्वरूप सर्वाधार भगवान कच्छपने वारंवार नमस्कार छे। हे भगवान, अनेक रूपोमां प्रतीत थतुं आ दृश्य प्रपंच जो के मिथ्या ज छे, तेथी तेनी वास्तवमां कोई संख्या नथी, तो पण मायाथी प्रकाशित थनारू आपनुं ज रूप छे। एवा अनिर्वचनीय स्वरूप तमने मारा नमस्कार छे। एकमात्र तमे ज जरायुज स्वेदज अंडज उद्भिज जंगम स्थावर देवता ऋषि पितृ भूत इंद्रिय स्वर्ग आकाश पृथ्वी पर्वत नदी समुद्र द्वीप ग्रह तारा वगैरे विभिन्न नामों थी प्रसिद्ध छो। तमे असंख्य नामों रूपों अने आकृतियों वाला छो। कपिल वगैरे विद्वानोए तमारा मां 24 तत्वनी संख्या ने कल्पना करी छे, परंतु तत्वज्ञान थवाथी ते तत्वनी पण निवृत्ति थई जाय छे, पछी तेने सर्वत्र आप ज देखाव छो। सांख्य सिद्धांत स्वरूप तमने मारा नमस्कार छे। उत्तर कुरु वर्ष खंड में भगवान यज्ञ पुरुष वराहनो रूप धारण करेला विराजमान छे। त्याना रहवासियों सहित पृथ्वी देवी अविचल भक्तिभाव पूर्वक तेमनी उपासना करे छे अने परम उत्कृष्ट मंत्रनो जप करती रहीने आ प्रमाणे स्तुति करे छे। जेमने तत्व मंत्रोथी जाणी शकाय छे, जेओ यज्ञ अने क्रतुरूप छे तथा मोटा मोटा यज्ञों जेमना अंग छे, ते ओंकार स्वरूप शुक्ल कर्ममय ત્રિયુગ મૂર્તિ પુરુષોત્તમ વરાહ ભગવાનને વારંવાર નમસ્કાર છે. તેનો શ્લોક છે, ઓમ નમો ભગવતે મંત્ર તત્વલિંગાય યજ્ઞ ક્રતવે મહાધ્વરા વયવાય મહાપુરુષાય નમઃ કર્મશકલાય ત્રિયુગાય નમસ્તે. જેમ ઋત્વિજો અરણીના લાકડાના ટુકડાઓમાં છુપાયેલા અગ્નિને ઘર્ષણ વડે પ્રગટ કરે છે, તેવી જ રીતે કર્મની આસક્તિ અને કર્મના ફળની કામનાને લીધે છુપાયેલા તમારા રૂપનું દર્શન કરવાની ઈચ્છાથી પરમ પ્રવીણ પંડિતો પોતાના વિવેકયુક્ત મનરૂપી વલોણાથી શરીર અને મનને વલોવી નાખે છે. આ પ્રકારે વલોવવાથી પોતાના સ્વરૂપને પ્રગટ કરનારા તમને નમસ્કાર છે. ચિંતન તથા યમ નિયમો વગેરે યોગના અંગોના સાધનથી જેમની બુદ્ધિ નિશ્ચયાત્મક થઈ ગઈ છે, મહાપુરુષ માયાના દ્રવ્ય વિષય ક્રિયા ઇન્દ્રિય વ્યાપાર હેતુ ઇન્દ્રિયના અધિષ્ઠા દેવતા આયન શરીર ઈર્ષ કાળ કરતા એટલે કે અહંકાર વગેરે કાર્યોને જોઈને તેમના અધિષ્ઠાનમાં રહેનારા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનો નિશ્ચય કરે છે, તેમને વારંવાર નમસ્કાર છે. જેમ લોઢું જ જડ હોવા છતાં પણ લોહચુંબકના સાનિધ્ય માત્રથી હાલવા ચાલવા લાગે છે, તેવી જ રીતે જે સર્વસાક્ષીની ઈચ્છા માત્રથી કે જે ઈચ્છા પોતાને માટે નહીં બલકે સમસ્ત પ્રાણીઓ માટેની હોય છે, પ્રકૃતિ પોતાના ગુણો વડે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરતી રહે છે, એવા સમસ્ત ગુણો અને કર્મોના સાક્ષી તમને નમસ્કાર છે. તમે જગતના કારણભૂત આદિ વરાહ છો. જેમ એક હાથી બીજા હાથીને પછાડે છે, તેવી જ રીતે ગજરાજની જેમ ક્રીડા કરતા તમે યુદ્ધમાં પોતાના પ્રતિદ્વંદી હિરણ્યાક્ષ દૈત્યને કચડી નાખીને મને એટલે કે પૃથ્વીને પોતાની દાઢોની અણી પર રાખીને રસાતલથી પ્રલય સમુદ્રમાંથી બહાર નીકળી આવ્યા હતા, એવા સર્વશક્તિમાન પ્રભુ આપને હું વારંવાર નમસ્કાર કરું છું. પાંચમા સ્કંધ અંતર્ગત ભુવન કોષ વર્ણન નામનો 18મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.